ઉપર નથી નીચે જાય છે. ભાઈ કહ્યું છે ને ત્યાં પછી ગઈ અને પેલા પેલા ભાગી ગયા, બતા પેલા અંદર જે આવ્યા પેલા ભાગી ગયા, પાછા આવ્યા, પાછા ઘરમાં આવ્યા હતા તો પાણી ઉતરી ગયું ને રણસિંગ ફરી વાગે તો આવજે. હા ફરી આવે ફરી આવે ફરી ભાગ ના રણસિંગ વાગ્યું. આખું ગામ લાગી ગયો, એક બે બચ્ચી હોય આખું ગામ લાગી ગયો. કઈ લઈ ચાલે થાય એમ કરતી પંદર થયા ના પણ છત્રી એવું કહ્યું ને અર્જુન ને છત્રી નો ધર્મ એટલે બધું છત્રી આવ્યું હોય આ પ્રકૃતિ કેવી. હા એ કુદરતી પૂજા વગર હોય ને કરી શકે. લોકો એવી રીતે કહે બરોબર છે, લોકો કહે બરોબર છે, અમારો હિસાબ તમારો હિસાબ પછી હાથે કહ્યું ખરેખર સામાયિક નું દોરજો સુધી ને ત્યાં સામાયિક માં ગુનો છે પાંચ દિવસ હતી ત્યારે આપણે એમ કહ્યું કે સામાયિક માં અંતસ્કરણ ની અસ્થિ આવતી જ નથી અને તો પછી એ પૂછ્યું કે પણ ગુનો છે પણ આટલા પોતાના ઘરેથી ધરક્યા છે, આટલા બધા ઘરે જેની અંદર ચાલી રહ્યા છે ધરક્યા છે, આત્મામાં ધરક્યા છે, ધરક્યા છે તો રહેતી હશે નક્કી કર્યું કે મારે જોવું છે એ ઈચ્છા વાળો જોઈએ છે. નક્કી કર્યું કે મારે જોવું છે એ અહંકાર થયો, એ અહંકાર થયો. પ્રસંગો આવે પાછલા બધા પ્રસંગો દ્રશ્ય આવે આ બેઠા હતા નામ થઈને આવી રીતે આપણે દેશો કર્યા હતા અને બધા પ્રતિક્રમણ કરો પછી એ શું તમે સૂક્ષ્મ કયા સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતમ કયા બધા આવે સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતમ દેશો કયા આવે પછી જોવાના હા તો જોડે આ પીડા લઈ જાય એટલે હા આ જાણો કે આમ કે આ તો આપણે જે જોઈએ જે બની ગયા પ્રસંગો યાદ કરીને જોઈએ એના પ્રતિક્રમણ કરીએ એટલે અમારે તો કોઈ હા તમે આખું બધા પાછળ આવ્યો છો ને પાછો એટલે એને વ્યક્ત સભા થયો છે તેટલો જ દેખાડે એ પણ વ્યક્ત સભા થયો છે એટલે લગાવે ના દેખાડે હા મને જયારે ગણથી દેખાડે એટલે તમને ના દેખાડે જેટલા વ્યક્ત છે એટલે જ દેખાડે જીતના ટાઈમ ને જીતના તમને વસ્તુ જીવી છે એ મને દેખાડે પણ તમને ના દેખાડે આપણે જે દેખાય એ થાય આવતા હોય સાથે આપણે લોકો ગયા હતા કોણ છે તમારે મોકલી ગયા એટલે દાખલ ગયા હતા કોણ છે દાખલ નહીં દાખલ તમારા ભોગવું છું એ તો હું ખબર કે ભેટર ના શું ભોગવું છું શું ભોગવું છું આ કીટલું અર્જુક આવે એવું કીટલું અર્જુક આવે કીટલું અર્જુક આવે ને ત્યારે કીટલું શું આવે હું ભોગવું છું એને હમણાં લઈને કઈ કાઢતા નથી એ નીકળ છે એના લંકાઈ ગયો મારે કીટલું વિચાર તંખાઈ ગયો હતું જે શું આપણે લેતા આવે મને કીટલો મને કોઈ આવતું આવું થવાનું લાગે આવે પણ પછી બહુ કશું આવી પીવડે પછી આવે તો એમ તો હું લઈ લઉં આવું કઈ થયું છે હા એને આગળ નીકળ્યું ઉધારી કરવાની વસ્તુ નથી, ચર્ચ જ મારે બની જાય. એને જોશું જેને વાંચો વેત પણ બધે એનું જે ભાવ તો નહીં કરે, જેમ બગડે છે તે સહન ના થાય. શું કહ્યું? બગડે છે સહન ના થાય. એને કેમ કે સહન એટલે તો જ્ઞાની પુરુષ ઉગમ માં કરે નહીં, પણ જાગૃતિક તો ખરું, જાગૃતિક છે તો કઈ વિરોધાભાસ નહીં. એની કઈ વિરોધાભાસ ના રહે, જગત આજે વિરોધાભાસ છે. મેડમ તો કઈ પીડ્યો નહીં, મારે શું આવે શું લેવાની યાર ના બધા મારે શું લે એટલે પીવું જોઈએ ના બધા એટલે ઘણી બધા બધા અભ્યાસ કરે બધાને આત્મા રહેલો છે બધાને આત્મા રહેલો છે પોતા કરાવતી પેલા પોતા કરાવતી ભરવાનું થયું કે બીજા મારી મળે બીજા મારી મળે હા આપણે ગમતા રહ્યા તો હા પણ કદાચ મને લાગે તો એવું નહીં ઓનલાઈન ભોલ્યા છે બધા કારખાના બધા ઓનલાઈન અરે આ બધા વિકલ્પ જા એ તો એમને કયા વિકલ્પ બધા વિકલ્પ બધું એ બધા સેટી જો કોઈ ચાંગવા છે તો એ બધા છે ને પહેલી રાતે જી ભાઈ નીકળી હા બીજી મારા આપડે જોડાય ને દયા કરવાનું ક્યારે કરવાનું જગત રૂપ નો ભય ત્યારે જગત રૂપ નો ભય ત્યારે જગત રૂપ ત્યારે તમે જ્ઞાની જોડના મારે વધારે પેલો બધું શું થઈ જાય ત્યારે નિરંતર ચાલ રહ્યો નિરંતર ચાલ રહ્યો નિરંતર ચાલ રહ્યો ભાઈ માત્ર પાછી સગત થઈ જાય થઈ જાય જોવાનો કોઈ ભૂલ કરે ખરું, રોજ જોતો હોય, ભૂલ કરતો હોય અને પછી ગયો આખી વાત કરતો હોય અને પાછો સવારે પાછો રોજ ભૂલ કરે એટલે આપણે આનંદ માનવો કે આ ભૂલ નથી, ઓળખાઈ જ આપણને બીજું કેમ ઓછી થયા કરે છે આ ઢોકળા સાથે એટલે બધું ઉપાસક હવે થોડું આવી વિચાર તો નબળા થઈ ગયું વિચાર કરું કઈ માન આપણે તો હોય ગયું તમારું જો માન બધા પહેરા બેઠા તો નહીં તો નહીં આવ્યા નથી આ તમને માન બધા પહેરા માન બી કોઈ કોણ છે નહીં કઈ કઈ કરું સારી મનમાં સામાન શું કહે છે આમ કર્યું ફોન કર્યું પ્રતિકલ કર્યા આમ કર્યું ફોન કર્યું પુસ્તકો રોજ વાંચો એટલે કયા આટલો શું આવી ગયો આટલો શું લાગે અહંકાર બતાવ્યો રસ્તો હતો તમે એ હોય ને મારું લઈ જયારે બોલાય આ મારું જે લખી જાય પછી બોલાય આ મારું નહીં અહંકાર મને આનંદ નથી કર્યો. સાહેબ સાચી જાય એટલે જઈતી વસ્તુ તો હું કહ્યું છું સાચી જાય શું કહે છે સાચી રહેવાનું છે આમ પોતાનું ઘર લઈએ એટલે શું થાય મુક્તિ નથી એમાં ડિઝાઇન નો ફેરફાર આપણે માટે કહીએ તો મુક્તિ નથી અમારા ગાય છે અક્રમ વિજ્ઞાન માં જે વિચાર કરે છે એવું લાગે છે આપણને તે પણ વિસ્તાર વાત છે ને આમ કે આપણે પાલિકા વિચાર કરીએ છીએ એવું આપણે અક્રમ વિજ્ઞાન જયારે જાણી છે એ પણ વિસ્તાર છે ને વિસ્તાર આપણે ચોખ્ખું હોય બધું હોય બધું હોય તો